श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 47 संजय व्यास संवाद मनुष्य योनि में उत्पन्न थयेला दैत्य अने देवताओं लक्षण। संजय पूछ्यु, ब्राह्मण सात्विक पुरुष मनुष्य में असुर वगैरह लक्षणों ने कई रीते जाणी सके छे? नाथ, मारा आ संशय ने दूर करो। व्यासजी बोलिया, द्विजो तथा अन्य जातियों में पोताना पूर्वोक्त पापों ने अनुरूप असुर राक्षस अने प्रेत पण जन्म ले छे, परंतु तेओ पोतानो स्वभाव छोड़ता नथी। मनुष्यों में जे असुर जन्मे छे तेओ सदा लड़ाई झगड़ो करवामां उत्सुक रहे छे। जे मायावी दुराचार्य ने क्रूर होय तेमने राक्षस समझवा जोईए। आनाथी विपरीत एक पण बुद्धिमान अने सुयोग्य पुत्र होय तो तेना द्वारा संपूर्ण कुळनी रक्षा थाय छे। एक ज वैष्णव पुत्र पोताना कुळनी अनेक पेढ़ीओ ने उद्धार करी दे छे। जे पुण्य तीर्थो अने मुक्ति क्षेत्र में ज्ञान पूर्वक मृत्यु ने प्राप्त थाय छे तेओ संसार सागर थी तरी जाय छे, अने जे ब्रह्म ज्ञानी होय छे तेओ स्वयं तो तरे ज छे, बीजाओने पण तारी ले छे। एक पतिव्रता स्त्री पोताना कुळनी अनेक पेढ़ीओ ने उद्धार करी दे छे। एज प्रमाणे द्विज अने देवताओना पूजनमां तत्पर रहनारो धर्मात्मा जितेन्द्रिय पुरुष पण पोताना कुळनो उद्धार करे छे। कलियुगना अंतमां ज्यारे शहर अने गामडाओमां धर्मनो नाश थई जाय छे त्यारे एक ज धर्मात्मा पुरुष समस्त पूर गाम जनसमुदाय अने कुळनी रक्षा करे छे। जे मनुष्य पवित्र अने दुर्गंधयुक्त पदार्थोना भक्षणमां आनंद माने छे, पेट भरीने पाप करे छे अने रात्रे फरी फरीने चोरी करे छे, तेने विद्वान पुरुषोए धूर्त समझवो जोईए। जे संपूर्ण कर्तव्य कार्योथी अजाण अने बधा कर्मोथी अपरिचित छे, जेने समयोचित सदाचारनुं ज्ञान नथी, ते मूर्ख वास्तवमां पशु ज छे। जे हिंसक अने सजातीय मनुष्यने व्यथित करनारो क्लेशप्रिय कायर अने उच्छिष्ट भोजननो प्रेमी छे, ते मनुष्य ने कूतरो कहे छे। जे स्वभावथी चंचल भोजन माटे सदा लालायित रहनारो कूदी कूदी ने चालनारो ने जंगल मां रहेवानो प्रेमी छे, तेने आ पृथ्वी पर वांदरो समझवो जोईए। जे वाणी तथा बुद्धि द्वारा पोताना कुटुंबीओ तथा बीजा लोकोने चाड़ी खाय अने दरेकने माटे उद्वेगजनक होय छे, ते पुरुष साप जेवो मानवामां आव्यो छे। जे बलवान आक्रमक जे बलवान आक्रमण करवा वालो तदन निर्लज दुर्गंधयुक्त मांसनो प्रेमी अने भोगासक्त होय छे, ते मनुष्यमां सिंह कहेवाय छे। तेनो अवाज सांभळता ज घेटा वगैरे जेवा गणाता लोको भयभीत अने दुखी थई जाय छे। जेमनी दृष्टि दूर सुधी जती नथी तेवा लोकोने हाथी मानवामां आवे छे। आज क्रमथी मनुष्यमां अन्य पशुओनो विवेक करी लेवो जोईए। હવે હું નર રૂપમાં રહેલા દેવતાઓના લક્ષણ કહું છું। જે દ્વિજ દેવતા અતિથિ ગુરુ સાધુ અને તપસ્વીઓના પૂજનમાં સંલગ્ન રહેનાર નિત્ય તપસ્યા પરાયણ ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્રમાં સ્થિત ક્ષમાવાન ક્રોધજયી સત્યવાદી જીતેન્દ્રિય નિર્લોભી પ્રિયભાષી શાંત ધર્મશાસ્ત્ર પ્રેમી દયાળુ લોકપ્રિય મધુર બોલનાર વાણી પર પ્રભુત્વ ધરાવનાર બધા કાર્યોમાં દક્ષ ગુણવાન મહાબલી સાક્ષર વિદ્વાન આત્મજ્ઞાન માટે ઉપયોગી કાર્યોમાં સંલગ્ન ઘી અને ગાયના દૂધ દહીં વગેરેમાં તથા નિરામિષ ભોજનમાં રૂચિ રાખનાર અતિથિને દાન આપનાર તથા પાવર્ણ વગેરે કર્મમાં પ્રવૃત્ત રહેનારો છે, જેનો સમય સ્નાન દાન વગેરે શુભ કર્મો વ્રત યજ્ઞ દેવ પૂજન અને સ્વાધ્યાય વગેરેમાં જ વ્યતીત થાય છે, કોઈ પણ દિવસ વ્યર્થ જતો નથી, તે જ મનુષ્ય દેવતા છે। આ જ મનુષ્યનો સનાતન સદાચાર છે। શ્રેષ્ઠ મુનિઓએ માનવોનું આચરણ દેવતાઓ જેવું કહ્યું છે, દેવતાઓ જેવું જ કહ્યું છે। ફરક એટલો જ છે કે દેવતાઓ સદગુણમાં રચ્યા પચ્યા હોય છે, તેથી નિર્ભય હોય છે અને મનુષ્યમાં ભય વધારે હોય છે। દેવતાઓ સદા ગંભીર રહે છે અને મનુષ્યનો સ્વભાવ સદા મૃદુ રહે છે। આ પ્રમાણે પુણ્ય વગેરેની ન્યૂનાધિકતાના કારણે બધી જાતિઓમાં વિભિન્ન સ્વભાવના મનુષ્યોનો જન્મ થાય છે. તેમના પ્રિય અપ્રિય પદાર્થોને જાણીને પુણ્ય પાપ તથા ગુણ અવગુણનો નિશ્ચય કરવો જોઈએ. મનુષ્યમાં જો પતિ પત્નીમાં જન્મના સંસ્કારોનો ભેદ હોય તો તેમને સહેજ પણ સુખ મળતું નથી. સાલોક્ય વગેરે મુક્તિની સ્થિતિમાં રહેવાનું હોય અથવા નરકમાં સજાતીય સંસ્કારો વાળાઓમાં જ પરસ્પર પ્રેમ હોય છે. શુભ કાર્યમાં સંલગ્ન રહેવા વાળા પુણ્યાત્મા મનુષ્યને અત્યંત પુણ્યના કારણે દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે તથા જેઓ આસુરી યોનિમાં ગણાતા પાપી મનુષ્ય છે તેમનું મૃત્યુ જલ્દી થાય છે. સતયુગમાં દેવ જાતિના લોકો જ આ પૃથ્વી પર ઉત્પન્ન થયા હતા, દૈત્ય અથવા અન્ય જાતિના નહીં. ત્રેતામાં એક ચતુર્થાંશ, દ્વાપરમાં અડધા તથા કલયુગના અંતમાં સંપૂર્ણ ભૂમંડળ દૈત્ય વગેરેથી વ્યાપ્ત થઈ જાય છે. દેવતા અને અસુર જાતિના મનુષ્યનો સમાન સંખ્યામાં જન્મ થવાના કારણે જ મહાભારતનું યુદ્ધ થવાનું છે, જે દુર્યોધનના યોદ્ધા અને સેના વગેરે તેની સહાયક છે તે દૈત્ય જ છે. કર્ણ વગેરે વીર સૂર્ય વગેરેના અંશથી ઉત્પન્ન થયા છે. ગંગા નંદન ભીષ્મ વસુઓમાં મુખ્ય છે. આચાર્ય દ્રોણ દેવગુરુ બૃહસ્પતિના અંશથી પ્રગટ્યા છે. નંદ નંદન શ્રીકૃષ્ણ રૂપે સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુ છે. વિદુર સાક્ષાત ધર્મ છે. ગાંધારી દ્રૌપદી અને કુંતી આ બધી દેવીઓ જ પૃથ્વી પર અવતરી છે, જે મનુષ્ય જીતેન્દ્રિય દુર્ગુણોથી મુક્ત તથા નીતિશાસ્ત્રના તત્વને જાણનાર છે અને એવા જ વિવિધ પ્રકારના ઉત્તમ ગુણોથી સંતુષ્ટ દેખાય છે. તે દેવ સ્વરૂપ છે. સ્વર્ગનો નિવાસી હોય કે મનુષ્ય લોકનો, જે પુરાણ અને તંત્રમાં બતાવેલા પુણ્ય કર્મોનું સ્વયં આચરણ કરે છે તે જ આ પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. જે શિવ વિષ્ણુ શક્તિ સૂર્ય અને ગણેશનો ઉપાસક છે તે સમસ્ત પિતરોને તારીને આ પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. વિશેષ કરીને જે વૈષ્ણવને જોઈને પ્રસન્ન થાય છે અને તેની પૂજા કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને આ ભૂતળનો ઉદ્ધાર કરી શકે છે. જે બ્રાહ્મણ યજન યાજન વગેરે છ કર્મોમાં સંલગ્ન, સર્વ પ્રકારના યજ્ઞોમાં પ્રવૃત્ત રહેનાર અને સદા ધાર્મિક ઉપાખ્યાન સાંભળવાનો પ્રેમી છે તે પણ આ પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. જે લોકો વિશ્વાસઘાતી કૃતજ્ઞ વ્રતનું ઉલ્લંઘન કરનારા તથા બ્રાહ્મણ અને દેવતાઓના દ્વેષી છે તેવા મનુષ્ય પૃથ્વીનો નાશ કરી નાખે છે. જે માતા પિતા સ્ત્રી ગુરુજન અને બાળકોનું પોષણ કરતા નથી, દેવતા બ્રાહ્મણ અને રાજાઓનું ધન હરી લે છે તથા જે મોક્ષ શાસ્ત્રમાં શ્રદ્ધા રાખતા નથી તે મનુષ્ય પણ આ પૃથ્વીનો નાશ કરે છે. જે પાપી મદિરાપાન અને જુગાર રમવામાં આસક્ત રહે છે, જે પાતકી અને અતિપાતકી છે, જેમના દ્વારા અનેક પ્રાણીઓની હિંસા થાય છે તે લોકો આ પૃથ્વીનો વિનાશ કરનારા છે. જે સત્કર્મથી રહિત સદા બીજાને કષ્ટ આપનારા અને નિર્ભય છે, સ્મૃતિઓ અને ધર્મશાસ્ત્રોમાં બતાવેલા શુભ કર્મોને સાંભળીને જેમના હૃદયમાં ઉદ્વેગ થાય છે, જેઓ પોતાની ઉત્તમ વૃત્તિ છોડીને નીચ વૃત્તિનો આશ્રય લે છે તથા દ્વેષવશ ગુરુજનોની નિંદામાં પ્રવૃત્ત થાય છે તેવા મનુષ્ય આ ભૂલોકનો નાશ કરી નાખે છે. જે દાતાને દાન આપતા રોકે છે અને પાપ કર્મ તરફ પ્રેરિત કરે છે તથા જે દીન અને અનાથ લોકોને પીડા પહોંચાડે છે તે લોકો આ ભૂતળનો નાશ કરે છે. આવા તથા બીજા અનેક પાપી મનુષ્યો છે તે બીજા લોકોને પાપોમાં ધકેલીને આ પૃથ્વીનો સર્વનાશ કરે છે. જે મનુષ્ય આ પ્રસંગને સાંભળે છે તેને આ ભૂતળ પર દુર્ગતિ દુર્ખ દુર્ભાગ્ય અને દીનતાનો સામનો કરવો પડતો નથી, તેનો દૈત્ય વગેરેના કુળમાં જન્મ થતો નથી તથા તે સ્વર્ગ લોકમાં શાશ્વત સુખનો ભોગ કરે છે. અધ્યાય 47મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.